શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય દસમો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, જે આચાર, શ્રુતિ અને સ્મૃતિમાં પ્રતિપાદન કરેલો હોય, વળી સત્પુરુષોએ જેને પોતાના આચરણમાં મૂકેલો હોય, આવા સદાચારનું જ ગૃહસ્થ પુરુષોએ સેવન કરવું. તે સદાચાર વિરુદ્ધના અનાચારનું ક્યારેય પણ સેવન કરવું નહીં. નિત્ય સ્નાન સંધ્યા પરાયણ, સત્યવાદી, જીતેન્દ્રિય, અસૂયા રહિતનું જીવન, સરળચિત્ત, શાંત સ્વભાવ, લોભ અને મોહનો ત્યાગી, ગાયત્રી મંત્ર જપવામાં આસક્ત, ગાય અને બ્રાહ્મણના હિતમાં તત્પર, માતા પિતાનું હિત કરવામાં તત્પર, દેવ બ્રાહ્મણની પૂજા પરાયણ, ઇન્દ્રિયોનું દમન કરનાર, વિધિપૂર્વક યજ્ઞો કરનાર, ક્ષમાયુક્ત જીવન જીવનાર, પરના દ્રોહથી રહિત વર્તનાર, આવા ગૃહસ્થાશ્રમી પુરુષે આ લોકમાં યથાયોગ્ય ધર્મ, અર્થ અને કામ આ ત્રણ વર્ગનું સેવન કરવું. હે વિપ્ર, આવા ગૃહસ્થાશ્રમી પુરુષે ધર્મ વિનાના કામ કે અર્થનું મનથી પણ સ્મરણ ન કરવું. ધર્મનું આચરણ કરવા જતાં શરીરમાં કષ્ટ પડે, છતાં પોતાનો ધર્મ સર્વ પ્રકારે છોડવો નહીં. ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં ધર્મ, અર્થ અને કામને બહુ કષ્ટથી સાધવા નહીં, પરંતુ અનાયાસે જેટલું બની શકે તેટલું સેવન કરવું, તથા સ્વપચથી લઈ ચાંડાળ પર્યંતના સર્વેને યથાશક્તિ અન્નનું પ્રદાન કરવું. તેવી જ રીતે, હે વિપ્ર, મૃગલા, પક્ષીઓ તથા અન્ય નાના જીવજંતુઓ પ્રત્યે પોતાના પુત્ર જેવી ભાવના રાખવી, કારણ કે સર્વેના જીવ સામે જોવામાં આવે તો કોઈ જાતનો વિચારભેદ કરવો યોગ્ય નથી. જો પુત્ર કે જંતુમાં અંતરની કલ્પના કરાય તો તે મોહ છે. માતા, પિતા, ભાઈ, પુત્રો, મિત્રો અને જ્ઞાતિજનો જે કહે ને જે ઈચ્છે તેને મમત્વરહિત થઈ અનુમોદન આપવું. તમે જે કહ્યું તે મને મંજૂર છે, એ પ્રમાણે જ હું કરીશ, એમ તેઓને અનુમોદન આપી સ્વયં પોતે સર્વેમાં નિર્મોહી રહેવું. ગૃહસ્થાશ્રમીને યોગ્ય ક્રિયા કરતા કરતા ભગવાનના એકાંતિક સંત મહામુનિઓનું સેવન કરવું. તેનાથી જ ગૃહસ્થને ઘરમાં સ્ત્રી ધનાદિક પદાર્થમાં અનાસક્તિ ઉત્પન્ન થાય છે. અવિકાર સંપન્ન અને ધનધાન્યાદિક સંપત્તિએ સંપન્ન તે ગૃહસ્થાશ્રમી પુરુષોએ વિધિપૂર્વક અનેક પ્રકારના યજ્ઞોથી ભગવાન શ્રીહરિનું પૂજન કરવું. હે વિપ્ર, આ કળિયુગમાં અશ્વમેધાદી યજ્ઞોનો નિષેધ હોવાથી વિષ્ણુયાગ કે મહારુદ્રાદિ અહિંસામય યજ્ઞો કરવા, કારણ કે પશુહિંસા રહિતના યજ્ઞો સાત્વિક દેવો તથા તે દેવોના અધિપતિ ભગવાન શ્રીહરિને બહુ જ પ્રિય છે. તેથી પોતાનો અભ્યુદય ઈચ્છતા ગૃહસ્થ પુરુષે તેવા અહિંસામય યજ્ઞોથી જ યજન કરવું. આ લોકમાં અહિંસા જેવો પાવનકારી બીજો કોઈ ધર્મ નથી, તેમજ આ પૃથ્વી પર પ્રાણીની હિંસા જેવું બીજું કોઈ પાપ નથી. તેથી દૂધપાક, ઘી આદિ હવિષ્યાન્ન વડે દેવતાઓને રાજી કરવા, તેમજ દક્ષિણાએ સહિત અનેક પ્રકારના ભોજન જમાડી બ્રાહ્મણોને તૃપ્ત કરવા. હે વિપ્ર, પ્રથમ જ્યોતિષશાસ્ત્રમાં કહેલા અગ્નિચક્રની અનુકૂળતા જોઈને હોમ કરવાનો પ્રારંભ કરવો, નહીં તો યજ્ઞમાં હોમેલી આહુતિ શનિ આદિ ક્રૂર ગ્રહોના મુખમાં પડવાથી યજમાનનું મહા અનિષ્ટ થાય છે. યજ્ઞમાં વરણી પામેલા બ્રાહ્મણોએ, યજમાન અને તેમના પત્નીએ પણ બ્રહ્મચર્યાદિ નિયમોનું પ્રયત્નપૂર્વક પાલન કરવું. આ સર્વેની મધ્યે જે કોઈ પણ એક બ્રહ્મચર્યાદિ નિયમમાંથી ભ્રષ્ટ થાય તો તેણે યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરવું. જો ન કરે તો યજ્ઞ નિષ્ફળ જાય છે. જે યજ્ઞમાં યોગ્ય દક્ષિણા આપવામાં ન આવે, જે યજ્ઞમાં સંપ્રદાયને અનુરૂપ ભણેલા વૈદિક બ્રાહ્મણો ન હોય, જેમાં બ્રાહ્મણોને યથાયોગ્ય અનેક પ્રકારના ભોજનો જમાડી તૃપ્ત કરવામાં ન આવ્યા હોય, તો તે યજ્ઞ પણ નિષ્ફળ જાય છે. હે વિપ્ર, યજ્ઞ કરાવનાર યજમાને સ્વધર્મનિષ્ઠ ભગવાનના ભક્ત બ્રાહ્મણના મુખમાં હોમ કરેલા પુષ્કળ ઘી મિશ્રિત લાડુ આદિકના ભોજનથી ભગવાન શ્રીહરિ જેટલા પ્રસન્ન થાય છે, તેટલા યજ્ઞના અગ્નિકુંડમાં હોમ કરેલા ભારે હોમદ્રવ્યોથી પ્રસન્ન થતા નથી. બહુ ઘી સાકર મિશ્રિત ભોજનથી વિપ્રોને સંતર્પણ કરવું તે જ સર્વે યજ્ઞમાં ઉત્તમ યજ્ઞ મનાયેલો છે. સ્વધર્મનિષ્ઠ ને ભગવદ્ ભક્ત બ્રાહ્મણ જો પ્રસન્ન થાય તો શ્રીહરિ અત્યંત પ્રસન્ન થાય છે, તેથી ત્રિલોકી આપોઆપ તૃપ્ત થાય છે, તેમાં કોઈ સંશય નથી. બ્રાહ્મણો જેવા ભગવાનને વહાલા છે, તેઓ પોતાનું શરીર પણ વહાલું નથી, અને બીજા બ્રહ્માદિ દેવતાઓ તેમજ લક્ષ્મીજી પણ વહાલા નથી. જેણે બ્રાહ્મણોનું પૂજન કર્યું છે તેણે ભગવાનનું આપોઆપ પૂજન કરેલું છે, અને જેણે બ્રાહ્મણોનું અપમાન કર્યું છે તેણે ભગવાન શ્રીહરિનું અપમાન કરેલું છે. પૃથ્વી પર ભણેલા કે અભણ બ્રાહ્મણો મનુષ્યોને માટે પૂજવા અને ભોજન કરાવવા યોગ્ય છે, ક્યારેય પણ તેમનું અપમાન કરવું નહીં. તેથી ગૃહસ્થ પુરુષે મત્સર રહિત થઈ સદાય બ્રાહ્મણોને માનવા તેમજ દેશકાળાદિકના વિશેષમાં અધિક ધર્મ કાર્ય કરવા. હે વિપ્ર, જે દેશમાં સત્પાત્ર વ્યક્તિ મળે તે દેશ અત્યંત પવિત્ર દેશ કહેલો છે. સત્પાત્રના લક્ષણ એ છે કે જે સ્વાધ્યાય પરાયણ હોય, નિયમવાળો હોય, તપસ્વી અને ધ્યાની હોય, શાંત દાંત અને સત્યવાદી વિપ્ર હોય તે સત્પાત્ર કહેલો છે. વળી જે દેશમાં વિષ્ણુ ભગવાનનો પ્રાદુર્ભાવ થયેલો હોય તથા જે દેશમાં ભગવાનના એકાંતિક સંતોનું વિચરણ થતું હોય તે દેશ પણ પવિત્રોત્તમ મનાયેલા છે. જે દેશમાં તપ અને વિદ્યાદિ ગુણોથી ઉત્તમ બ્રાહ્મણો રહેતા હોય, જે દેશમાં ભગવાનની પ્રતિમાઓની પૂજા થતી હોય, પુરાણ પ્રસિદ્ધ ગંગા આદિક પવિત્ર નદીઓ વહેતી હોય, જે દેશમાં પુષ્કર આદિ સરોવરો હોય તેમજ મહાપુરુષો રહેતા હોય તેવા ક્ષેત્રો હોય, ઋષિઓના તપસ્થાનો હોય અને મહેન્દ્રાદિ સાત પર્વતો હોય, આ બધા દેશો પવિત્ર કહેલા છે. આવા પવિત્ર પ્રદેશમાં રહીને કરેલું પુણ્યકર્મ બીજા સ્થળ કરતાં હજાર ગણું પુણ્ય આપનારું થાય છે, માટે પવિત્ર તીર્થોમાં વિશેષ પુણ્યકર્મ કરવા. હે વિપ્ર, ભગવાનના પ્રાદુર્ભાવના વિચરણના અને નિવાસના કારણે તેમજ તેમના સંતોના નિવાસ માટે સ્વીકારાયેલા સ્થાનને કારણે તે પાંચ તીર્થોની બહુ પવિત્રતા કહી છે. હે વિપ્ર, તીર્થયાત્રા કરવા ઈચ્છતા ગૃહસ્થે પ્રથમ પોતાને ઘેર ઉપવાસ કરી ગણપતિ પિતૃઓ બ્રાહ્મણો અને જીતેન્દ્રિય સાધુઓનું પૂજન કરી તેમને તૃપ્ત કરી પછી પારણા કરીને નિયમમાં તત્પર થઈ તીર્થયાત્રા કરવા જવું. તીર્થમાં બ્રહ્મભોજન કરાવતી વખતે બ્રાહ્મણની પરીક્ષા ન કરવી, સર્વ અન્નાર્થીઓને ભોજન કરાવવું. તીર્થમાં પહોંચ્યા પછી પહેલે દિવસે મુંડન અને ઉપવાસ કરવો, તીર્થને પામી શ્રાદ્ધ અને બ્રાહ્મણોનું તર્પણ કરવું. જેના હાથ અને મન નિયમમાં હોય તથા વિદ્યા તપ અને કીર્તિ સંયમિત હોય તેને જ તીર્થનું ફળ પ્રાપ્ત થાય છે. તેમાં દુષ્પ્રતિગ્રહ અને પરને પીડા આપવાની નિવૃત્તિ તે હાથને નિયમમાં રાખ્યા કહેવાય. જોઈને પગ મૂકવો તે પગને નિયમમાં રાખ્યા કહેવાય. બીજાના અનિષ્ટનો સંકલ્પ ન કરવો તે મન નિયમમાં કહેવાય. મેલી વિદ્યા રહિતની વિદ્યાનો સ્વીકાર તે વિદ્યાને નિયમમાં રાખી કહેવાય. દંભ રહિતનું વર્તન એ તપ નિયમમાં રાખ્યું કહેવાય, અને પાપયુક્ત બદનામીનું રહિતપણું એ કીર્તિને નિયમમાં રાખી કહેવાય. હે વિપ્ર, તેવી જ રીતે કોઈના ઉપર ક્રોધ ન કરે, સ્વધર્મમાં નિશ્ચળ બુદ્ધિ રાખે, સત્યવાદી અને જીતેન્દ્રિય રહે, જીવ પ્રાણી માત્ર ઉપર સુખ દુઃખની બાબતમાં પોતાના જેવું અનુસંધાન રાખે તેને જ તીર્થયાત્રાનું ફળ મળે છે. તીર્થયાત્રા કરે છે તે મનુષ્ય ક્યારેય પણ પશુ આદિક તિર્યગ યોનિમાં કે ખરાબ પ્રદેશમાં જન્મ પામી દુઃખી થતો નથી, પરંતુ સ્વર્ગલોકમાં ગતિ કરે છે, તેમજ તે તીર્થ કરનારો પોતાના મોક્ષના ઉપાયને પણ પામે છે. અશ્રદ્ધાળુ અને પાપયુક્ત મનવાળો, નાસ્તિક સંશયયુક્ત મનવાળો અને હેતુવાદી આ પાંચ જણ તીર્થના ફળને પ્રાપ્ત કરી શકતા નથી. જે પુરુષ બ્રહ્મચર્ય વ્રતે રહિત તીર્થયાત્રા કરે છે અથવા એકાદશી આદિક વ્રતો પણ બ્રહ્મચર્ય રહિત કરે છે તેને તીર્થનું કે વ્રતનું કાંઈ પણ ફળ પ્રાપ્ત થતું નથી, પરંતુ તેને પાપ લાગે છે. કારણ કે બીજી જગ્યાએ કરેલા પાપ પુણ્યતીર્થમાં નાશ પામે છે, પરંતુ પુણ્યતીર્થમાં કરેલા પાપ વજ્રલેપ જેવા થાય છે. અર્થાત વજ્ર જેવી રીતે અન્ય અસ્ત્ર શસ્ત્રથી દુર્ભેદ્ય છે, તે જ રીતે તીર્થમાં કરેલા પાપ પણ વ્રત જપ યજ્ઞાદિ કોઈથી ભેદી શકાતા નથી. હે વિપ્ર, તે કારણથી સદગૃહસ્થે તીર્થયાત્રામાં ઇન્દ્રિયોને નિયમમાં રાખવી ને યથાશક્તિ દાન કરવું તથા બ્રાહ્મણોને જમાડવા તેમજ નિર્મળ મનવાળા ગૃહસ્થે ઉંમરમાં પોતાનાથી મોટી સ્ત્રીને માતાની સમાન જોવી, સરખી ઉંમરની સ્ત્રીને બહેન અને નાની સ્ત્રીને પુત્રી સમાન જોવી, આવી રીતે તીર્થયાત્રાની સમાપ્તિ કરી ફરી ઘર પ્રત્યે આવેલા સદગૃહસ્થે શ્રાદ્ધ કર્મ કરી બ્રાહ્મણોને ભોજન કરાવવું. આમ કરવાથી તે સદગૃહસ્થ સંપૂર્ણ તીર્થના ફળને પ્રાપ્ત કરે છે. હે વિપ્ર, પવિત્ર તીર્થક્ષેત્રનો આશ્રય કરીને પુણ્યકાળમાં પોતાની ધનસંપત્તિને અનુસારે શ્રદ્ધાપૂર્વક પુણ્યકર્મો કરવા તે પુણ્યકાળ કહીએ છીએ. ભાદરવા માસના વદપક્ષમાં પોતાના માતા પિતા આદિક પિતૃવો અને પિતાના ભાઈ આદિક પિતૃવ્યોનું શ્રાદ્ધ કર્મ કરવું. જો ધનસંપત્તિ હોય તો બંનેનું અલગ અલગ શ્રાદ્ધ કરવું. અન્ય પુણ્યકાળ જેવા કે ક્ષયની તિથિમાં, વ્યતિપાતને દિવસે, સૂર્યના મેષ તથા તુલા રાશિના સંક્રમણને દિવસે, સૂર્યનું મકર રાશિમાં સંક્રમણ થાય તેવા ઉત્તરાયણને દિવસે અને કર્ક રાશિમાં સંક્રમણ થાય તેવા દક્ષિણાયનને દિવસે, બારસની તિથિઓમાં, અનુરાધા તથા શ્રવણ નક્ષત્રના સંગમને દિવસે, સર્વે એકાદશી તથા બારસને દિવસે, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાંથી કોઈ પણ નક્ષત્રના સંબંધમાં કાર્તિક સુદ નવમીની તિથિએ, માઘ સુદ સાતમ, વૈશાખ સુદ અક્ષય તૃતીયા અને હેમંત તથા શિશિર ઋતુઓના અપર પક્ષની અષ્ટમી તિથિઓમાં અને તેમના પછીની નવમી તિથિઓમાં તેમજ કપિલા છઠ, પોષ અને માઘ માસની અમાવાસ્યાને દિવસે, સર્વે પૂર્ણિમાને દિવસે તે તે માસના કહેવાતા નક્ષત્રના સંગમના સમયે પોતાના જન્મ નક્ષત્રયુક્ત દિવસે મનુ આદિ યુગોની તિથિઓમાં તેમજ યુગાબ્દની તિથિઓમાં ભગવાનના અન્નકૂટાદિ ઉત્સવોને દિવસે, વિષ્ણુ ભગવાનના પ્રાદુર્ભાવના દિવસોમાં, અમાવાસ્યાના દિવસોમાં, સૂર્યની બારે રાશિઓની સંક્રાંતિના દિવસોમાં તથા સૂર્ય અને ચંદ્રના ગ્રહણને દિવસે, આ ઉપરોક્ત સર્વે પુણ્યકાળના દિવસોમાં સ્નાન, દાન, જપ, હોમ, શ્રાદ્ધ, બ્રહ્મભોજન આદિક જે કોઈ પુણ્યકર્મ કરવામાં આવે તે અક્ષયફળને આપનારા થાય છે તેમાં કોઈ સંશય નથી. વળી હે વિપ્ર, સોમવતી અમાસ, રવિવાર યુક્ત સપ્તમી, મંગળવાર યુક્ત ચોથ અને બુધવાર યુક્ત અષ્ટમી આ ચાર તિથિઓ સૂર્યગ્રહણની સમાન કહેલી છે. તેથી આ ચાર તિથિઓમાં કરેલું દાન, જપ, હોમ કરોડો ગણા ફળને આપનારું થાય છે. ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર અને સીમંત સંસ્કાર આ ત્રણ દિવસોમાં તથા પુત્રના જાતકર્માદિ અન્ય સંસ્કારોને દિવસે, પોતાને જે દિવસે મંત્રદીક્ષા મળી હોય તે તિથિને દિવસે, પોતાના માતા પિતાના અગ્નિ સંસ્કારને દિવસે, વળી તેમના આવતા વાર્ષિક તિથિને દિવસે અને પોતાનો આકસ્મિક અભ્યુદય થયો હોય, ધનાધિકની પ્રાપ્તિ થઈ હોય તે દિવસે પોતાની શક્તિ પ્રમાણે પુણ્યકર્મ કરવું, ઉપરોક્ત આ સર્વે પુણ્યકાળ કહેલા છે. હે વિપ્ર, જે વેદાધ્યયન પરાયણ હોય, શુદ્ધ માતા પિતા થકી જન્મ હોય, વિનય યુક્ત હોય, તપોનિષ્ઠ હોય, સદાચારના પાલનમાં તત્પર હોય અને દરિદ્ર હોય, આવા સમસ્ત ગુણોથી યુક્ત જે બ્રાહ્મણ હોય તેને સર્વ પ્રકારે દાન આપવું. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, સત્યયુગમાં જેવી રીતે તપ માણસોને માટે હિતકારી હતું, ત્રેતાયુગમાં યજ્ઞો, દ્વાપરયુગમાં વિધિપૂર્વકની ઈશ્વરની પૂજા મનુષ્યોને હિતકારી હતી, તેવી જ રીતે કળિયુગમાં દાન છે તે મનુષ્યોને માટે હિતકારી કહેલું છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ ગૃહસ્થના ધર્મમાં દેશ, કાળ અને પાત્રનું વિશેષ નિરૂપણ કર્યું. એ નામે 10મો અધ્યાય પૂર્ણ થયો.